આવકાર આપો. આવો પધારો. હા એવું કે ને બેન, હે આવો પધારો, બિહારે સભા છે. પછી મનમાં શું થાય કે અત્યારે કઈ થી હું અત્યારે કઈ થી હું એ શું કહેવાય, એ આવતા ભાવ નું બાંધે, એ આવતા ભાવ ની સિલેક્ટ ખરાબ લઈ જઈએ છીએ. હા હા હા એ છે વાપરી અત્યારે, અને આવતા ભાવ ની ખરાબ સિલેક્ટ વાપરી છે. આવ્યો તો એ મનમાં અત્યારે કઈ થી હું તો એના માટે કેવું મળે. અને પછી ઉપરથી પાસે કહીએ ના ના થોડી ચા થોડી ચા અમામ કર્યા કરીએ થોડી થોડી થોડી એવું મળે ને. તારે એ લોકો અત્યારે દિલીપ ભાઈ રહેવા દે ચા, અત્યારે ખીચડી કરીએ છીએ બહુ થઈ ગયું, અંદર બે નાખું દાખલ ના 11 વાગે ખીચડી કરી કરવા તૈયાર થાય ત્યારે. હા તે આવતા ભાવ નું બગાડ્યું તો તમારો શું વિચાર, આવતા ભાવ શું બગાડવો જોઈએ સુધારવો જોઈએ. આવતો ભાવ હશે ખરો, કેમ નહી મળે મોક્ષ માં જવાનું, મોક્ષ માં જવાનું ના મળે. મનુષ્ય ભાવ જેવો બીજો કોઈ ભાવ નહીં, દેવો નો પણ ભાવ એવો નહીં. હા પણ આ ભાવ રહે, આ ભાવ જેવી રીતે રખાય એટલું તો કરો. આ ભાવ કેવી રીતે રખાય આપડી પાસે લખ માં, એ આવડે તો બહુ થઈ ગયું. તે પછી આવી રીતે ભાવ કરો અત્યારે બહુ જતો રે, અને ચાર પગ ને પૂછડું વધારે ના આવે. દિલીપ કાયદો કાયદો એ કાયદો એવો કઈ, હા એ તો છે, કાયદો કઈ છોડે નઈ ને. આપડે કોઈ પેલા વાઈટ નો છોકરો છે તો આવડે દેખાડો મારે તો શું થાય મનમાં, દુઃખ થાય મનમાં, ક્રોધ આવે નઈ, ક્રોધ આવે ને. અને એવડે જ દેખાય છે તો મકાન પડી પડે તો, મકાન પડી પડે તો કશું કોઈ ને કઈ ના થાય ને, તો કઈ કોઈ ને કઈ થાય નહીં, ગુસ્સો ના આવે. એ તો પડી ને બાજુમાં પડી જાય, પછી કે પડી ને બાજુ પડી જાય. અમારા પર પડે તો ગુસ્સો આવે, કોના પર, કોના પર કરો એમ તમે ગુસ્સો, મકાન પછી પડે એટલે ગુસ્સો આવે, ગુસ્સો આવે પણ કોના, કોઈના પર થાય નહી. એટલે આ એવું છે, આ ગુસ્સા કરવા જેવું આ જગત નથી, છતાં લોકો દેખાય છે અવરું ને. હા કે આ માણસ જ મને માર્યો, તેરા માણસ આપડે પૂછે ક્યાં શું માર્યો, કારણ કે હું તો આમ ફેંકવા જતો લાગી ગયો, હું શું કરું કે માર્યો ક્યાં કે જોઈ જઈને માર્યો હોય તારે. કશું દુઃખ બુક કદાચ પડ્યું નથી, નહી બહુ દુઃખ કર્યું છે, દુઃખ માંથી ઊંચા આવ્યા છીએ, ઘણું ઘણું દુઃખ પડ્યું તારે આમ કે દુઃખ માંથી આગળ. એથી કે મારી માં સુખ છે, જૈન ધર્મ માં એવું કહેલું છે, જૈન ધર્મ નું બહુ આવડતું હતું મને, કે જૈન ધર્મ એવું કહેવામાં આવ્યું છે, મનુષ્ય ભાવ એ સારામાં સારો, દેવો કરતા પણ સારામાં સારો. મનુષ્ય એટલે અહીંથી મોક્ષે જવાય છે માટે સારો, બીજી કોઈ ગતિ માંથી મોક્ષે જવાતું નથી. આમ સ્થાનકવાસી કે બધા, હું સ્થાનકવાસી, આ ડેરાવાસી છે, એ ડેરાવાસી. દાદા ગુસ્સો એટલા માટે તો થયું છે કે એમનામાં આત્મા નથી એવું જાણ છે જ ને, એ સિદ્ધાર્થમા નથી એવું તો જાણ છે જ ને. જાણ છે ઘરના માણસ બધા તારા થી આનંદ થાય એવું રાખવું, તમને એનાથી તને એનાથી દુઃખ થાય તેનો નિકાલ કરવાનો આપણે સંભાવે, અને તારા થી બધાને આનંદ થાય એવું રાખવું. નહી તને સમજ પડી? પછી એ લોકોનો પ્રેમ જોજે તું કેવો પ્રેમ છે, તો તું પ્રેમ બ્રેકડાઉન કરી નાખ. એ લોકોનો પ્રેમ હોય તેને તું ઉપરથી પથરા નાખ ને તૂટી જાય છે. એને જુદા જોઉં છું તું આ આત્મા નથી. અને જે ક્રિયા કરી રહ્યા છે એ નિર્દોષ ક્રિયા છે, જે કરી રહ્યા છે એમના હાથમાં સત્તા નથી માટે નિર્દોષ છે, એના હાથમાં કોઈ સત્તા વગર કરી રહ્યા છે એટલે નિર્દોષ છે. સિદ્ધાર્થમાં તો શુદ્ધ જ છે અને આ પ્રકૃતિ નિર્દોષ છે, પછી શા નહીં તું ગુનો જોશ? બઉ નખરા ના હોય આપડે તો બધા લોકો નખરા બહુ હોય, એવું શીખાય તો એ પાસે બધું તંતો જાય ગતે નખરા નહી ને નખરા સમજાતા. તમે નખરા મીનિંગ છે પણ હું નખરા જે કઉ છું તે જુદા કઉ છું. નખરા તો હંમેશા પ્રેમ ને માટે કરવામાં આવે છે, જે આ દુનિયાની આસક્તિ પ્રેમ એને માટે જે ક્રિયાઓ કરવા નખરો કે છે, પણ હું તો સંસાર ને માટે નખરો કરે છે તે એકલો આ પ્રેમ એકલો નહી સંસાર પ્રેમ ને નખરો સંસાર પ્રેમ એવું છે તે એટલે બધા લોકો છૂટતા વાર લાગે છે. તારું છે તે બહુ એ સંસાર પ્રેમ બંધ કરી દે ને, નહીં આ બધું નહીં માન કે નહીં મારે માન નહીં કે ભાઈ આમ મારું બહુ ભોગ રહ્યું તે કશું નહીં એમ સરળ છે. પાછું એમના પોતાના ખાનગી માટે ખાનગી માટે થોડું કપટ રાખી પ્રાઇવેટ માટે બીજું બધું ખુલ્લું. દાદા એ પ્રાઇવેટ રાખવા માટે પણ કારણ છે, કારણ કે બોલે તો કોઈ સમજે નહીં, ઊંધો આગળ લઈને બેસી જાય. આઈ છોકરો તો બરાબર સુધારતા વાર ના લાગે, ઝડ ઝડ ઝડ સુધારે વળ્યા વગર વળ્યા આમ સર તકો મારી મારી મારી સુધારે કપટ હિન્દુસ્તાની વાર લાગે, કારણ કે એટલા બધા ઘસી ગયેલા હોય વ્યવહારમાં. છે તે કુટુંબ નો ખ્યાલ હોય, અમારું કુટુંબ કયું છે તે ખ્યાલ એવું કહે છે ને. આ સુભમાં ગન છે એનામાં એમ હોય કે હું તમારે અરવિંદજી ના ઘરના એ બધું છે. આ લોકો ઇન્ડિયન આમ ચોખા સુધા તો વાર ના લાગ્યો, કંટ્રોલ માં આવે તો નહી તો અસર નહી અસર નથી દ્રષ્ટિ જોતા તે નહી, એની દ્રષ્ટિ કઈ જશે, તું નથી બદલે બરોબર છે. અમેરિકન ની સાથે મને ફાવે નહી, ને ઇન્ડિયન સાથે પણ નહીં ફાવે, કારણ કે મને બૈરા છોકરીઓ નહીં ગમે, મને છોકરા પુરુષો બધું ગમે, તો હું બીજો બધા છોકરો થવાની છું. દાદા ને પૂછી જો હવે મને બૈરા છોકરીઓ બધા બધું જો સરકમો નહીં ગમે, હા સરકમો ઓછું ગમે અને પુરુષો બૈરા મને બધું વધારે ગમે, તો મારો બીજો બધા છોકરા નો થવાનો હશે. મેં દાદા ને પૂછે હવે થોડા કપડ થી સ્ત્રી થઈ લઈ, થોડા કપડ થી પૂરું થઈ જાય, થોડું કપડ જતું રહે, બઉ લાભો નહી. બેન તો કશું વાત જ નથી કરતો, આજ ગુરુવાર કયો ગુરુવાર શું વાત કરે. સ્વભાવ બદલાતો નથી એટલે બધું ચોટેલું છે ને, ચોટેલું તે સમજાવો કે છે શું ચોટેલું છે એમ. આપણો સ્વભાવ જાણીએ સ્વભાવ બદલી જાય ના જાય તો ચોટેલો કેસે નહીં, જાણીએ ને બદલાય ના જાય, જાણીએ રીતે સ્વભાવ બદલી જવો જ જોઈએ. પણ જે ચોટેલું છે એટલે એ ચોટેલું થઈ જશે ત્યાર પછી બદલાશે. આપણે બધું ચોટા લાય લાય દેવું કરી કરીને ચોટા ચોટા કરેલું, હા એક અમે કહ્યું કે આ રસ્તો પણ જેટલું અવરું થાય એટલું પાછું જવું પડે ને, ત્યારે ત્યાર પછી રસ્તા આવે ને, પેલા ચોટલા એટલું બધું ખસેડવું પડશે ને. નહી મને પૂછ્યા વગર બધું ચોટાડી છે ને લાયા છે તે કે પૂછીને લાયા પૂછ્યા વગર, પૂછ્યા વગર હા બધું પૂછ્યા વગર ભરી ભરી ભરી સ્ટોર માં ગયા તો છીએ પોતાને ફાવે એ, પણ દાદા ને પૂછ્યું કે આવા લઉં કે હાલ મન પૂછી દીધો હતો ચોટ જ નહીં કહીશ, કારણ કે મારી આજ્ઞા થઈ કહેવાય ચોટી ઉકળી ગયેલું. દાદા ની જોડે બેઠો દાદા ની પાસે, દાદા નો રાજીપો લેવાનો શું રે બાકી. કેટલી સેવા કેટલી સેવા દાદા ની કરે, એ કોની સેવા, ભગવાન ના ભગવાન નાથ ની સેવા કરી ગયો. મને ખબર છે મને ખીજવાય, પણ ખીજવાય તે મને નહી ગમે. કે દાદા કોઈક વાર ખીજવાય તો થાય કે દાદા કેમ ખીજવાયા, કોઈક વાર એમ થાય મને ખીજવાય તો ગમતું નથી. ક્યારે ખીજવેલા તારી પર? કેટલી વાર તમે કોઈને સમજાવો, કેટલીક વાર જાપટો તમે બરોબર, તે પણ દુઃખ થાય. તો તે અંગે ત્યારે મને અંગે થાય લોકો ઢુકી રહેતા તને દુઃખ થાય. કોર્ટમાં ધૂળ પડી રહે તો આમ આમ કરવો જોઈએ, ખંખેરવો પડે. માસ ના ધૂળ પડી રહે ખંખેરી કાઢી નાખીએ તારે રિપેર કરવા નહીં. એ દુઃખ જે થાય છે ને એ દુઃખ થાય તો જ રિપેર થાય. માટે એ દુઃખ થાય તો આપડે ખુશી થયું, બઉ સારું છે. એ પાપ બળી જાય બળતી વખત જરા થાય દુઃખ, પણ એ તેને તપ કહેવાય. પણ એ થોડી સમજ ઓછી હોય તો દુઃખ થાય ને. હા, તે પણ તે સમજણ નું દુઃખ તપ તપ તપ તો મારી પાસે બહુ ઓછી સમજ હોય, કારણ કે મને તો દાદાજી આ બોલ્યા કે સ્વભાવ બદલાવો જોઈએ આટલું જાણ્યા પછી, અને આપડે એમ બી કહીએ છીએ કે કઈ ફેરફાર નહીં કરવાનો, બધું વ્યવસ્થિત છે, પણ જોવાનું ને જાણવાનું બે કેમ નો બને? એક બાજુ આપડે કહીએ કે સ્વભાવ, દાદા એમ કે છે ને કે જે છૂટે છે એને હવે ઉખેડવું પડશે ને, એટલે કે તમારે સ્વભાવ ચેન્જ કરવાનો. જે આપણને ચોંટે છે એને ઉખેડવું તો પડે ને, કરી નાખવું પડે ને, એટલે દાદા એમ કે સ્વભાવ ને ચેન્જ કરવાનો. અને આપડે તો કહીએ છીએ કે કશી એનું કે ને પ્રકૃતિ તો લાકડા ભેગી જ જાય, અને આપડે એમ કહીએ છીએ કે પ્રકૃતિ તો ચેન્જ થઈ શકતી નથી, દાદા ને તો વિજ્ઞાન એટલે બધું દરેક જાત ની દવા હોય. માણસ ને બિદારે હું સિદ્ધાર્થમાં છું, આખો દિવસ ખ્યાલ ચાર દિવસ નહી તો આજે વાત કરી હોય ને ચાર કલાક તો હવા પછી યાદ ના હોય ને, અને જાગૃતિ ત્યાં ત્યાં જાય ને ચેતવે છે વેતવે છે, આપડે ખબર ના પડે વરસાદ ચેતવે, કોઈ બોલતું નતું આ શરીરમાં, તે બોલતું થઈ ગયું. અશાંતિ આવતી હતી તે કયા ખૂણા માં બેસી ગઈ, એ કોઈ બીજા ઘરે ચાલી ગઈ, ચાલી ગઈ. તારે બહુ અશાંતિ આવે નઈ બઉ આવે, તને આવે છે? મીના અરે મીના થઈ જઈશ તું, એવો તપ છે તારું, તારું તપ સાથી વહેલું આવ્યું કે જલ્દી કે ચોખ્ખી થઈ જાય, જ્ઞાન દર્શન ચારિત્ર નું તપ, જ્ઞાન દર્શન ચારિત્ર, ઉખાડતી વખત મેં તપ થાય છે ને ચિત્ર દુઃખ થાય છે એ તપ કહેવાય. દાદા એ પાછું જ્ઞાન દર્શન ચરિત્ર ચારિત્ર અને તપ પાછું બરાબર જરાક સમજાવવાની મને થોડુંક. ચાર તો ના સમજાવાય, બહુ બહુ મોટું હશે બધું, સાયન્સ વિજ્ઞાન આવી ગયું. શું કરી છે આખું વિજ્ઞાન આવી ગયું, તારે તો ટૂંકામાં જ સમજવાનું કે જ્ઞાન શું, ત્યાં કે હું શુદ્ધાત્મા છું એટલે મારે જાવું જાણવું એમ નામ જ્ઞાન, જોવું જાણવું એમ નામ જ્ઞાન, દર્શન છું, હું સુધાર્થમાં છું એ નિરંતર પ્રતિતિ રહેવી. હવે મીના છું એ પ્રતિતિ ઉડી જાય એ દર્શન. તારી તારા લાગ નો ભાગ, આ તો બહુ મોટું તારી હદમાં આટલું સુધી જાણવાનું. ચારિત્ર જોવું અને જાણવું, મીના શું કરે છે ને તું જોવું. મીના મીના દુઃખ, મીના ને દુઃખ અનુભવે છે, સુખ અનુભવે છે. મીના ને તાવ ચડ્યો છે, ઉતર્યો છે. મીના નું મન કુદાકુદ કરે છે. એ બધાને જોવું અને જાણવું તે વખતે આનંદ થાય ત્યારે ચારિત્ર કહેવાય. જોવું જાણવું આનંદ એટલે પરમ જ્યોતિ સ્વરૂપ કહેવાય, ચારિત્ર કહેવાય. અને તપ એટલે જો મીના ને દુઃખ થાય છે તે પણ આપણે તન્મય આકાર થવાનું નહીં, જુદા રહીને જોવું. એને જેટલા જેટલા લાભ ઉઠાયા છે તપે કરીને ભોગવી જશે. શું કહ્યું? જેજા જેટલા સુખ બોળો કર્યો તો એ આ લોડ ઉપર સુખ છે, માટે રીપે કરવા પડશે. તે ઘડી દુઃખ થાય તે જોયા કરવું કે આ રીપે છે. આ જેટલા સુખ સંસ્થાના લોકો લે છે એને રીપે, બધાને અજ્ઞાની હોય તેને રીપે કરવા પડે. શું કરવું પડે? પાછા ભરપાઈ કરવા પડે છે. નહીં સંસારમાં સુખ છે નહીં તો એને પણ લો તો રીપે કરો તો બસ મૂળ હતું તેમ તે કરી છે નહીં ત્યાં. એટલે હું લોકોને કહું કે આ સુખો તો બધા ભોગવી લે છે પણ રીપે કરતી કરે દમ નીકળી જશે. આ જ્ઞાની લોકો તો એ શું તમે ભોગવી ગયેલા એટલે કોઈ આપણું એટલું આપણું હલે હોય રીપે કરવા પડશે. એ બેંક સિસ્ટમ જાણતા નહીં. આવું જોખમ જાણે ને એટલે બધા ભોગવી લીધું એટલે અંધારું થઈ ભોગવી લખે છે. એટલે આમ હા રીપે કરવું પછી બધા પેલે જાય કરે ને. કઈ જાતના સુખ ભોગવી લે છે? કઈ જાતના સુખ? હવે દેખો આપડે જિંદગી આખી ખાવામાં જાય, ખાવું તો પડે જ, હવે સાંભળવામાં જાય. પાંચ ઇન્દ્રિયો થી જે આપણે સુખ લઈએ છીએ, ખાઈએ છીએ, જોઈએ છીએ, સાંભળીએ છીએ, તો એ ભોગવવું તો પડે. તો એ ભોગવવું તે વખતે શું કરવાનું? શું ભોગવે છે? રીપે નહીં કરવા માટે ભોગવે છે કોણ એ આપણે જોવાનું. તો તમે ભોગવો છો તમારે રીપે કરવું પડશે. જે ભોગવે છે તેને રીપે કરવું પડશે. એટલે આપણે જાણીએ કે હું ભોગવતો નથી, એ વસંતભાઈ ભોગવે છે. હા, તે વસંતભાઈ પણ રીપે કરવું પડશે. હા, એટલે આપણે તો કઈ લેવા જવાનું નહીં. હોય સામાન અને પેલા છે જાતે ભોગવે એની પર રીપે કરવાનું ના પણ હોય. શું કહ્યું? તમે ખૂટી પડે એ લોકો, કારણ કે એ છે તે એનો કોઈ નેતા દ્રષ્ટા પોતે જુદો નથી એનાથી, એટલે રીપે કરવાનું બહુ મુશ્કેલી પડે. પછી શરીર આમ તંપે, મહા દુઃખ થાય ને પચ્છાઘાત થઈ જાય ને થણ થાય ને શું મુશ્કેલીઓમાં રીતે કરે. બરાબર સમજ પડી. આ બધા રૂપે કરવા નહીં પડતા તમે જોયેલા નહીં? હા, નહીં જોયા નહીં? ના જોયેલા દાદાજી બહુ. એમ આ દવાખાનામાં, હિન્દુસ્તાન દવાખાનામાં જાઓ, એકનો હાથ અમ બાંધેલો છે, એકનો પગ અમ બાંધેલો છે, આખી રાત રહેવાનું ને, એકના બે હાથ અમ બાંધેલા છે ને, એકનો આમ પામ ઉવાડ્યો છે ને, એકનો આમ નામ પડી રહેવાનું, એકને આમ નામ પડી રહેવાનું. યાદ રે બધું જે ભોગવે દેખાય ક્યારે ભગવાન નહીં હોવાથી કાર્ય કઈ વસ્તુ ભોગવીએ છીએ. હા આપણે શું ભોગવીએ છીએ કે રીપે કરવું પડે? આપણે શું ભોગવીએ છીએ કે જે રીપે કરવું પડે? શું આપણે ભોગવીએ છીએ કે જે આપણે રીપે કરવું પડે? તમે જે ભોગવો તે રીપે કરવું પડે, ભોગવવાનું તમને રાઈટ જ નથી એમાં. તો કઈ રીતે માણસ ભોગવ્યા વગર કઈ રીતે જીવન જીવવાનું? તો માણસ ભોગવ્યા વગર કેવી રીતે જીવન જીવી શકે? હું તો તે શુદ્ધાત્મા છું, પરમાનંદ પરમાનંદ તમારે ભોગતા છે, આનંદ ભોગતા છે, તમારે ભોગતા આ સ્થૂળ નથી. એ દાદા એ તમે શીખવાડ્યું નથી? શીખવાડ્યું છે ને. પછી છે તે તરલ લતા રહે, બહુ તરલ લતા રહે ને, એ છે તે રીપે કરવું પડે. મને ચાલે છે વધારે ખાવ તમે તો પછી કોઈ દાદા એનો દર્દ થાય કે નથી? થાય. ઉધરસ થવા હારું મસ્તી ખોઉં છું ઘણા વખત, પણ થાય છે ને. ઉધરસ થવા હારું ખોપારી ખાઉં છું, થાય છે. નિર્ગન ક્યાંય કરે તમે કહો આ ઉધરસ થવા હારું ખાઉં છું તો છોન થાય ને, જોવા જોવા તો મળે ને. એને જોવાનું કેટલી થઈ કેટલી નહીં, કેટલી ખોપારી થઈ કેટલી થયું, પ્રમાણ જડે બીજી જડે. હું તો ડાક્ટર ના કરે એ જ કરું કરું. શું કરું? પેલી લલિતા ટેબ્લેટ ખાવા આપી હતી 82 ની સાલ માં. પછી લલિતા સાંજે આવીને પૂછે, દાદા તમે ટેબ્લેટ લીધેલી? તો કઈ રિએક્શન થયેલી? દાદા કઈ પૂછે કે શું રિએક્શન થાય? તો લલિતા કઈ કે આમ થયું હોય કે તેમ થયું હોય? પછી દાદા કે મેં ટેબ્લેટ જ નથી લીધી ને. જે ધંધા જે કોલેજ માં ગયા તે કોલેજ પૂરી થયા કરે ને, પછી કોલેજ ના પ્રોફેસર કે ના તમારે ફરી ચાલે નઈ, પૂરી થાય. આ સાદી સીધી વાત છે નઈ? આપણે જે પરભવ નું છે તે આ ભાવ માં બધું ભોગવીએ છીએ, તો આ ભાવ માં આપણે શું કરીએ સારું કે જે આવતા ભાવ માં ફળદાયી નીવડે અને દુઃખ ના ભોગવવું પડે આવતા ભાવે? એવું છે ને કે આપણી ચીજો આપણે જો તું નાનપણ માંથી કશું મારવાનું તો શીખી નથી, તારે કે સંસ્કાર આવ્યો હતા જૈન સંસ્કાર અને વૈષ્ણવ સંસ્કાર, બે મિક્સ છે સંસ્કાર છે. એની મધર કેવી ઓલરાઈટ છે, દર્શન કરવા આવે કેવું બધું ઓલરાઈટ બધું ખાતું કેવું અને સંસ્કાર એટલે કઈ મારવાનું તું શીખી નથી ને, તું મારવાનું તને ગમે. હવે આમ પ્રત્યક્ષ મારતી નથી કોઈ જીવને, પણ કોઈને દુઃખ થાય એવી વાણી તારી છે. કોઈને દુઃખ થાય એવું વર્તન આપણું ના હોવું જોઈએ. શું કરવું? બરાબર વાણી વર્તન અને મનમાં નક્કી કરવું જોઈએ. તારે રોજ 5 કે 6 ના પર્વ બોલવું જોઈએ કે મન વચન કાયા થી કોઈ પણ જીવ ને માત્ર પણ દુઃખ ન હો એવું તારે 5 વખત સવાર બોલવું. એટલે પછી જે થાય તેની જવાબદાર તું નહી, એ મારી પાસે બોલના ને કોનો ફંડામેન્ટલ છે એની પાસે આવે ન્યાય માટે. તને સમજ પડે ને? બોલી ભૂલી જાય તારે શું કરીશ? એટલે જો કોઈને દુઃખ નથી કરવું એને કુદરત દુઃખ આપવા તૈયાર જ નથી, તમે દુઃખ કરો તો જ આપવા તૈયાર. શું કહ્યું? તને સમજ પડી? એટલે હવે એ કે કોઈનું ચોરી લેવાની તેની ઈચ્છા થાય નહીં કોઈ દાડે, કારણ કે એ તારી ઘેર જન્મેલી. બધા આપણા ઘણા ઊંચી ના હતા કાફી છે, પણ તોય છે તે સરકાર ની ચોરી કરીએ, સરકાર નું લઈ લઈએ, બહાર કોક નું પડ્યું હોય તે લેતા આવીએ, કોક નું પડ્યું હોય ને તે લાવીએ ને વાપરીએ, એ બધી ચોરી જ છે. પણ એ શું કરવું જોઈએ આપડે, બહાર કોઈનું Thank you.